वाल्मीकि रामायण, किष्किंधा कांड, 47મો સર્ગ। પૂર્વ વગેરે ત્રણ દિશાઓમાં ગયેલા વાનરોએ નિરાશ થઈને પાછા આવવું, વાનરરાજ દ્વારા બધી દિશાઓમાં જવાની આજ્ઞા મેળવીને એ બધા શ્રેષ્ઠ વાનરો જેમના માટે જે દિશામાં જવાનો આદેશ મળ્યો હતો એ તરફ વિદેહકુમારી સીતાની શોધ કરવા માટે ઉત્સાહપૂર્વક ચાલી નીકળ્યા। તેઓ સરોવરો, નદીઓ, લતા મંડપો, ખુલ્લી જગ્યાઓ અને નગરોમાં તથા નદીઓના લીધે દુર્ગમ પ્રદેશોમાં બધી બાજુ ઘૂમી ફરીને સીતાની શોધ કરવા લાગ્યા। સુગ્રીવે જેમને આજ્ઞા આપી હતી એ બધા વાનર યુદ્ધપતિઓ પોતપોતાની દિશાઓના પર્વતો, વનો અને ઉદ્યાનો સહિત સંપૂર્ણ દેશોની શોધખોળ કરવા લાગ્યા। સીતાજીનો પત્તો મેળવવાના નિશ્ચિત ઈરાદાથી બધા વાનરો આખો દિવસ આમ તેમ શોધ કરતા હતા અને રાત્રે કોઈ નક્કી કરેલા સ્થાન પર એકત્ર થઈ જતા હતા। આખો દિવસ ભિન્ન ભિન્ન દેશોમાં ઘૂમી ફરીને એ વાનરો બધી ઋતુઓમાં ફળ આપનારા વૃક્ષો પાસે જઈને રાત્રે ત્યાં સૂઈ જતા હતા। ગયા એ દિવસને પહેલો દિવસ માનીને એક મહિનો પૂરો થતાં સુધી એ શ્રેષ્ઠ વાનરો નિરાશ થઈને પાછા આવી ગયા અને કપિરાજ સુગ્રીવને મળીને એમણે પ્રસ્તવણગીરી પર ઉતારો કર્યો। મહાબળી વિનિત પોતાના મંત્રીઓની સાથે અગાઉ જણાવ્યું એ રીતે પૂર્વ દિશામાં શોધ કરીને ત્યાં સીતાનો પત્તો ન લાગતા કિષ્કિંધા પાછા આવ્યા। મહાકપિ સતબલી સંપૂર્ણ ઉત્તર દિશાની શોધખોળ કરીને ભયભીત થઈને તત્કાળ સેના સહિત કિષ્કિંધા આવી ગયા। વાનરો સહિત સુષેણ પણ પશ્ચિમ દિશામાં શોધીને સીતાનો પત્તો ન મળતા એક મહિનો પૂરો થતાં સુગ્રીવની પાસે ચાલી આવ્યા। પ્રસ્તવણગીરી પર શ્રીરામચંદ્રજીની સાથે બેઠેલા સુગ્રીવની પાસે આવીને બધા વાનરોએ એમને પ્રણામ કરીને આમ કહ્યું, રાજન, અમે સઘળા પર્વતો, ગીત જંગલો, સમુદ્ર સુધીની નદીઓ, સઘળા દેશ, તમે જણાવેલી બધી ગુફાઓ તથા લતાઓથી વિસ્તાર પામેલી જાળીઓ પણ શોધી નાખી, ગીચ વનો, વિભિન્ન દેશો, દુર્ગમ સ્થાનો અને ઊંચા ઊંચા સ્થાનોમાં પણ શોધ કરી છે, મોટા મોટા પ્રાણીઓની પણ તપાસ કરી અને એમને મારી નાખ્યા, જે પ્રદેશો ગીચ અને દુર્ગમ લાગ્યા ત્યાં વારંવાર શોધ કરી પરંતુ ક્યાંય પણ સીતાજીનો પત્તો ન લાગ્યો। વાનરરાજ, વાયુપુત્ર હનુમાન પરમ શક્તિશાળી અને કુલીન છે, તેઓ જ મિથિલેશ કુમારીનો પત્તો લગાવી શકશે, કેમ કે તેઓ એ જ દિશામાં ગયા છે જ્યાં સીતાજી ગયા છે। આ રીતે શ્રી વાલ્મીકિ રચિત આર્ષ રામાયણ આદિકાવ્યના કિષ્કિંધાકાંડમાં 47મો સર્ગ સમાપ્ત થયો। બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય।